श्री पद्म पुराण उत्तरखंड अध्याय 26 पुरुषोत्तम मास ने कमला ने कामदा एकादशी नु महात्म्य। युधिष्ठिरे पूछू, हे भगवान, हवे हूँ श्री विष्णु ना व्रतों ना उत्तम व्रत नु के जे सर्व पापों ने हरी लेनारु तथा व्रत करनार ने मनोवांछित फल आपनारु होय छे तेनु श्रवण करवा चाहू छू। हे जनार्दन, पुरुषोत्तम मासनी एकादशीनी कथा कहो, तेनु फल शू छे अने तेमा क्या देवताओं पूजन करवामां आवे छे। हे प्रभु, क्या दाननु क्यों पुण्य छे, मनुष्य शू करवु जोईए, ते समय स्नान कई रीते करवामां आवे छे, क्या मंत्रना जप करवा पूजन विधि केवी छे। हे पुरुषोत्तम, पुरुषोत्तम मास में क्या अन्ननु भोजन उत्तम छे। भगवान श्री कृष्ण बोलिया, हे राजेंद्र, अधिक मासनी जे एकादशी होय छे ते कमला नामे प्रसिद्ध छे, ते तिथिओमां उत्तम तिथि छे, ते नवरत्ना प्रभावथी लक्ष्मी प्रसन्न रहे छे। ते दिवसे ब्राह्म मुहूर्तमां उठीने भगवान पुरुषोत्तमनुं श्रवण करवुं अने विधिपूर्वक स्नान करीने व्रती पुरुषे व्रत ग्रहण करवुं, घेर जप करवाथी एक गणुं, नदी किनारे बे गणु, गौशाला में 1000 गणु, अग्निहोत्र में 1100 गणु, अग्निहोत्र गृह में 1100 गणु, शिवना क्षेत्र में तीर्थों में देवताओं निकट तथा तुलसी नी पासे लाख गणु, अने भगवान विष्णु नी सामे अनंत गणु फल मळे छे। अवंतीपुर में शिवशर्मा नामनो एक श्रेष्ठ ब्राह्मण रहता था। તેમને 5 પુત્ર હતા, તેમાં સૌથી નાનો પુત્ર હતો તે પાપાચારી થઈ ગયો, તેથી પિતા અને સ્વજનોએ તેનો ત્યાગ કરી દીધો। પોતાના ખોટા કર્મોના કારણે તે નિરાશ્રિત થઈને બહુ દૂર વનમાં ચાલ્યો ગયો। દેવ યોગે તે એક દિવસ તીર્થરાજ પ્રયાગમાં જઈ પહોંચ્યો। ભૂખથી દુર્બળ શરીર અને દિન મુખે તેણે ત્રિવેણીમાં સ્નાન કર્યું, પછી ક્ષુધા પીડિત થઈને તે ત્યાં મુનિઓને આશ્રમ શોધવા લાગ્યો। દરમિયાન તેને ત્યાં હરિમિત્ર મુનિનો ઉત્તમ આશ્રમ દેખાયો। પુરુષોત્તમ માસ હોવાથી ત્યાં પણ લોકો એકઠા થયા હતા। આશ્રમમાં પાપનાશક કથા કહેનારા બ્રાહ્મણોના મુખેથી તેણે શ્રદ્ધાપૂર્વક કમલા એકાદશીનો મહિમા સાંભળ્યો, જે પરમ પુણ્યમય તથા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે। જય શર્માએ વિધિપૂર્વક કમલા એકાદશી વ્રત સાંભળીને બધાની સાથે મુનિના આશ્રમ પર જ વ્રત કર્યું। જ્યારે અડધી રાત્રિ થઈ ત્યારે ભગવતી લક્ષ્મી તેની પાસે આવીને બોલ્યા, બ્રહ્મન, આ કમલા એકાદશીના વ્રતના પ્રભાવથી હું તમારા પર બહુ પ્રસન્ન છું અને દેવાધિદેવ શ્રી હરિની આજ્ઞાથી વૈકુંઠ ધામથી આવી છું, હું તમને વરદાન આપીશ। બ્રાહ્મણ બોલ્યો, હે માતા લક્ષ્મી, જો તમે મારા પર પ્રસન્ન છો તો તે વ્રત કહો જેને કથા વાર્તામાં સાધુ બ્રાહ્મણ સદા સંલગ્ન રહે છે। લક્ષ્મીએ કહ્યું, હે બ્રાહ્મણ, એકાદશી વ્રતનું મહાત્મય શ્રોતાઓ માટે સાંભળવા યોગ્ય સર્વોત્તમ વિષય છે। એ પવિત્ર વસ્તુમાં સૌથી ઉત્તમ છે। તેનાથી દુઃસ્વપ્નનો નાશ તથા પુણ્યની પ્રાપ્તિ થાય છે, તેથી તેનું યત્નપૂર્વક શ્રવણ કરવું જોઈએ। ઉત્તમ પુરુષે શ્રદ્ધાપૂર્વક એક અથવા અડધા શ્લોકનો પાઠ કરવાથી કરોડો પાતકોનો તત્કાળ નાશ થઈ જાય છે। જેમ મહિનાઓમાં પુરુષોત્તમ માસ પક્ષીઓમાં ગરુડ તથા નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે તિથિઓમાં દ્વાદશી તિથિ ઉત્તમ છે। સગળા દેવતાઓ આજે પણ એકાદશી વ્રતના લોભે ભારતવર્ષમાં જન્મ લેવાની ઈચ્છા રાખે છે। દેવતાઓ સદા રોગ શોકથી રહિત ભગવાન નારાયણનું પૂજન કરે છે। જે લોકો મારા પ્રભુ ભગવાન નારાયણના નામનું સદા ભક્તિપૂર્વક જપ કરે છે, તેમની બ્રહ્માદિ દેવતા સદા પૂજા કરે છે। જે લોકો શ્રી હરિના નામ જપમાં સંલગ્ન છે, તેમની લીલા કથાઓના કીર્તનમાં તત્પર છે તથા નિરંતર શ્રી હરિની પૂજામાં જ પ્રવૃત્ત રહે છે, તે મનુષ્ય કળિયુગમાં કૃતાર્થ છે। જો દિવસે એકાદશી અને દ્વાદશી હોય અને રાત્રિના અંત સુધીમાં ત્રયોદશી આવી જાય તો તે ત્રયોદશીના પારણામાં 100 યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. વ્રત કરનાર પુરુષે ચક્ર સુદર્શન ધારી દેવાધિદેવ શ્રી વિષ્ણુના સમક્ષ નીચેનો મંત્ર બોલીને ભક્તિભાવથી સંતુષ્ટ ચિત્તે ઉપવાસ કરવો. તે મંત્ર આ પ્રમાણે છે. એકાદશ્યામ નિરાહાર સ્થિત્વાહમ પરે અહની ભોક્ષ્યામી પુંડરી કાક્ષ શરણમ મે ભવાચ્યુત. 64મા અધ્યાયનો 34મો શ્લોક. હે કમલનયન, હે ભગવાન અચ્યુત, હું એકાદશીએ નિરાહાર રહીને બીજા દિવસે ભોજન કરીશ, તમે મને શરણ આપો. ત્યાર પછી વ્રત કરનાર મનુષ્ય મન અને ઇન્દ્રિયોને વશ કરીને ગીત વાદ્ય નૃત્ય અને પુરાણ પાઠ વગેરે દ્વારા રાત્રે ભગવાનની સમક્ષ જાગરણ કરે. પછી દ્વાદશીના દિવસે ઉઠીને સ્નાન પછી વિધિપૂર્વક શ્રી વિષ્ણુની પૂજા કરે. એકાદશીએ ભગવાન જનાર્દનને પંચામૃત સ્નાન કરાવીને દ્વાદશીએ માત્ર દૂધથી સ્નાન કરાવવાથી શ્રી હરિનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. પૂજા કરીને ભગવાનને આ પ્રમાણે પ્રાર્થના કરવી. અજ્ઞાન તિમિરા અંધસ્ય વ્રતેનાનેન કેશવ પ્રસિદ્ધ સુમુખો ભૂત્વા જ્ઞાન દૃષ્ટિ પ્રદો ભવ. 64મા અધ્યાયનો 39મો શ્લોક. હે કેશવ, હું અજ્ઞાન રૂપી રતાંધતાથી આંધળો થઈ ગયો છું. તમે આ વ્રતથી પ્રસન્ન થાઓ અને પ્રસન્ન થઈને મને જ્ઞાન દ્રષ્ટિ પ્રદાન કરો. આ પ્રમાણે દેવતાઓના સ્વામી દેવાધિદેવ ભગવાન ગદાધરને નિવેદન કરીને ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવો તથા તેમને દક્ષિણા આપી. ત્યાર પછી ભગવાન નારાયણના શરણાગત થઈને બલિવૈશ્વદેવની વિધિ પ્રમાણે પંચ મહાયજ્ઞોનું અનુષ્ઠાન કરીને સ્વયં મૌન રહીને પોતાના બંધુ બાંધવો સહિત ભોજન કરવું. આ પ્રમાણે જે શુદ્ધ ભાવે પુણ્યમય એકાદશીનું વ્રત કરે છે તે પુનરાવૃત્તિ રહિત વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, આમ કહીને લક્ષ્મી દેવી તે બ્રાહ્મણને વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા. પછી તે બ્રાહ્મણ પણ ધનવાન થઈને પિતાને ઘેર આવી ગયો. આ પ્રમાણે જે કમલાનું ઉત્તમ વ્રત કરે છે તથા એકાદશીના દિવસે આનું મહાત્મય સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, પાપનો નાશ અને પુણ્યનું દાન કરનારી એકાદશીના મહાત્મયનું પુનઃ વર્ણન કરો, જેના કરવાથી આ લોકમાં મનુષ્ય પરમપદને પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, શુક્લ કે કૃષ્ણ પક્ષમાં જ્યારે એકાદશી આવે તેનો પરિત્યાગ ન કરો, કેમ કે તે મોક્ષરૂપી સુખને વધારનારી છે. કળિયુગમાં તો એકાદશી જ ભવબંધનથી મુક્ત કરવાવાળી, સંપૂર્ણ મનોવાંછિત કામનાઓ આપવાવાળી તથા પાપોનો નાશ કરવાવાળી છે. એકાદશી રવિવારે, કોઈ મંગળ પર્વના સમયે અથવા સંક્રાંતિના દિવસે હોય તો પણ તેનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ભગવાન વિષ્ણુના ભક્તોએ એકાદશીનો ત્યાગ કરવો ન જોઈએ. જેઓ શાસ્ત્રોક્ત વિધિથી જે એકાદશીનું વ્રત કરે છે તેઓ જીવન મુક્ત હોય છે, એમાં સંદેહ નથી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, તેઓ જીવન મુક્ત કઈ રીતે છે તથા વિષ્ણુ રૂપ કેવા હોય છે? મને આ વિષયમાં જાણવાની બહુ ઉત્સુકતા થઈ રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, જે કળિયુગમાં ભક્તિપૂર્વક શાસ્ત્રીય વિધિ અનુસાર નિર્જળ રહીને એકાદશીનું વ્રત ઉત્તમ વ્રત કરે છે તેઓ વિષ્ણુ રૂપ તથા જીવન મુક્ત કેમ ન થાય? એકાદશી વ્રત જેવું બધા પાપોને હરનારું તથા મનુષ્યની સમસ્ત કામનાઓને પૂર્ણ કરવાવાળું પવિત્ર વ્રત બીજું કોઈ નથી. દશમના દિવસે એકવાર ભોજન, એકાદશીએ નિર્જળ વ્રત તથા દ્વાદશીએ પારણા કરીને મનુષ્ય વિષ્ણુ સમાન થઈ જાય છે. પુરુષોત્તમ માસના બીજા પક્ષની એકાદશીનું નામ કામદા છે. જે શ્રદ્ધાપૂર્વક કામદાના વ્રતનું અનુષ્ઠાન કરે છે તે આ લોક અને પરલોકમાં પણ મનોવાંછિત ફળ પામે છે. આ કામદા પવિત્ર પાવન મહાપાતક નાશીની તથા વ્રત કરનારને ભોગ અને મોક્ષ પ્રદાન કરવાવાળી છે. હે નૃપશ્રેષ્ઠ, કામદા એકાદશી વિધિપૂર્વક પુષ્પ ધૂપ નૈવેદ્ય તથા ફળ વગેરે દ્વારા ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી જોઈએ. વ્રત કરનાર વૈષ્ણવ પુરુષ દશમના દિવસે કાંસાના વાસણ, અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પરાયું અન્ન, બે વાર ભોજન અને મેથુના દશનો પરિત્યાગ કરે. એજ પ્રમાણે એકાદશીએ જુગાર, નિદ્રા, પાન, શરાબ વગેરે, દાતણ, પરાઈ, નિંદા, ચાડી, ચોરી, હિંસા, મૈથુન, ક્રોધ અને અસત્ય બોલવું, આ 11 દોષોનો ત્યાગ કરે તથા દ્વાદશીના દિવસે કાસાનું વાસણ, અડદ, મસૂર, તેલ, અસત્ય ભાષણ, વ્યાયામ, પરદેશ ગમન, બે વાર ભોજન, મૈથુન, બળદ પર સવારી, પરાયુ અન્ન તથા શાક, આ 12 વસ્તુઓનો ત્યાગ કરે. હે રાજન, જેમણે આ વિધિ અનુસાર કામદા એકાદશીનું વ્રત કર્યું અને રાત્રિમાં જાગરણ કરીને શ્રી પુરુષોત્તમની પૂજા કરી છે, તે બધા પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આ મહાત્મ્યને વાંચવા અને સાંભળવાથી શાસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. અધ્યાય 26 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.